वाल्मीकि रामायण, किष्किंधा कांड, 44वां सर्ग। श्री रामे हनुमान जी ने वीटी आपीने मोकलवा। सुग्रीवे हनुमान जी समक्ष विशेष रूपे सीता नी शोध करवाना प्रयोजन नी वात करी, केम के एमने वो दृढ़ विश्वास हतो के वानर श्रेष्ठ हनुमान जी आ कार्य ने सिद्ध करी शकशे। सगळा वानरना स्वामी सुग्रीवे अति प्रसन्नतापूर्वक महापराक्रमी वायुपुत्र हनुमान ने आम कह्यु, कपिश्रेष्ठ, पृथ्वी, अंतरिक्ष, आकाश, देवलोक अथवा जलमा पण तमारी गतिनो अवरोध हूँ कदी जोतो नथी। असुर, गंधर्व, नाग, मनुष्य, देवता, समुद्र तथा पर्वतों सहित संपूर्ण लोकनु तमने ज्ञान छे। वीर महाकपि, सर्वत्र अबाधित गति, वेग, तेज अने स्फूर्ति आ बधा सद्गुण तमारामां पोताना पराक्रमी पिता वायु जेवा छे। आ भूमंडळमां कोई पण प्राणी तमारा तेजनी बराबरी करनार नथी। तेथी जे रीते सीतानी प्राप्ति थई शके एवो उपाय तमे विचारो। हनुमन, तमे नीतिशास्त्रना पंडित छो, एकमात्र तमारामां ज बळ, बुद्धि, पराक्रम, देशकाळनो अनुसरण तथा नीतिपूर्ण वर्तन एक साथे जोवा मळे छे। सुग्रीवनी वात सांभळीने श्री रामचंद्रजीने ए समझायुं के आ कार्यनी सिद्धिनो संबंध आने पूर्ण करवानो सगळो भार हनुमान पर ज छे। एमणे पोते पण ए अनुभव कर्यो के हनुमान आ कार्यने सफळ करवामां समर्थ छे। पछी तेओ आ रीते मनमां ज विचार करवा लाग्या, वानरराज सुग्रीव बधी रीते हनुमान पर ज એ ભરોસો રાખીને બેઠા છે કે નિશ્ચિત રૂપે હનુમાનજી જ અમારા પ્રયોજનને સિદ્ધ કરી શકે છે। સ્વયં હનુમાનજી પણ ખૂબ ચોક્કસપણે આ કાર્યને સિદ્ધ કરવાનો વિશ્વાસ રાખે છે। આ રીતે કાર્ય દ્વારા જેમની પરીક્ષા કરી લેવામાં આવી છે તથા જેમને સર્વથી શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે એ હનુમાનને પોતાના સ્વામી સુગ્રીવ દ્વારા સીતાની શોધ માટે મોકલવામાં આવી રહ્યા છે। એમના દ્વારા આ કાર્યના ફળનો ઉદય સીતાના દર્શન થવો નિશ્ચિત છે। આમ વિચારીને મહાતેજસ્વી શ્રી રામચંદ્રજી કાર્ય સાધવાના પ્રયત્નમાં સર્વશ્રેષ્ઠ હનુમાનજી તરફ દૃષ્ટિપાત કરીને પોતાને કૃતાર્થ જેવા માનીને પ્રસન્ન થઈ ગયા। એમની બધી ઇન્દ્રિયો અને મન હર્ષથી ખીલી ઉઠ્યા। ત્યાર પછી શત્રુને સંતાપ આપનાર શ્રીરામે પ્રસન્નતાપૂર્વક પોતાના નામના અક્ષરોથી સુશોભિત એક વીટી હનુમાનજીના હાથમાં આપી, જે રાજકુમારી સીતાને ઓળખરૂપે અર્પણ કરવા માટે હતી। વીટી આપીને તેઓ બોલ્યા, કપિશ્રેષ્ઠ, આ ચિહ્ન દ્વારા જનક કિશોરી સીતાને એ વિશ્વાસ થઈ જશે કે તમે મારી પાસેથી જ આવ્યા છો, તેથી એ ભય છોડીને તમારી સામે જોઈ શકશે। વીરવર, તમારો પ્રયત્ન, ધૈર્ય, પરાક્રમ અને સુગ્રીવનો સંદેશ આ બધા મને વાતની જાણે સૂચના આપી રહ્યા છે કે તમારા દ્વારા કાર્યસિદ્ધિ અવશ્ય થશે। વાનરશ્રેષ્ઠ, હનુમાને એ વીંટી લઈને એને માથા પર મૂકી અને પછી હાથ જોડીને શ્રીરામના ચરણોમાં પ્રણામ કરીને એ વાનર શિરોમણીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું। તે સમયે વીર વાનર પવનકુમાર હનુમાન પોતાની સાથે વાનરોની એ વિશાળ સેનાને લઈ જતા એવા શોભી રહ્યા હતા જે મેઘરહિત આકાશમાં વિશુદ્ધ નિર્મળ મંડળથી ઉપલક્ષિત ચંદ્રમા નક્ષત્ર સમૂહ સાથે શોભતા હોય। જઈ રહેલા હનુમાનને બોલાવીને શ્રીરામચંદ્રજીએ ફરી કહ્યું, અત્યંત બળશાળી કપિશ્રેષ્ઠ, મેં તમારા બળનો આશ્રય લીધો છે, પવન કુમાર હનુમાન, જે રીતે પણ જનકનંદની સીતા પ્રાપ્ત થઈ શકે, તમે પોતાના મહાન બળ વિક્રમથી એવો જ પ્રયત્ન કરો. સારું, હવે જાઓ. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 44મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.